શીખ્યા વગર જે અઠવાડિયું પૂરું થાય એ અઠવાડિયું અધૂરું ગણાય. એક ક્ષણ વિચારો, જો આખું અઠવાડિયું પસાર થઈ જાય અને આપણે કશું નવું શીખ્યા ના હોય તો શું આપણે આગળ વધ્યા કહેવાય? સમય તો પસાર થયો પણ વિકાસ થયો કે નહીં એ પ્રશ્ન છે. શીખવું એ માત્ર ડિગ્રી કે ટ્રેનિંગ સુધી સીમિત નથી. એક નવી વિચારધારા, એક ભૂલમાંથી મળેલો પાઠ, કોઈ સહકર્મી સાથે શીખેલી નાની ટેકનિક, આ બધું જ લર્નિંગ જ છે. દર અઠવાડિયે પોતાને એક પ્રશ્ન પૂછવો જોઈએ, આ અઠવાડિયે હું ગઈકાલ કરતાં શું વધુ જાણું છું? જો જવાબ મળે તો આ અઠવાડિયું પૂર્ણ છે, ન મળે તો અઠવાડિયું માત્ર પસાર થયું કહેવાય, જીવાયું નહીં. મિત્રો, યાદ રાખીએ, જે શીખે છે એ આગળ વધે છે અને જે આગળ વધે છે એ જ સફળ બને છે. આ અઠવાડિયે કંઈક નવું શીખવાનો સંકલ્પ લઈએ, કારણ કે અધૂરું અઠવાડિયું અધૂરી પ્રગતિ તરફ લઈ જાય છે અને શીખેલું અઠવાડિયું સંપૂર્ણ પ્રગતિ તરફ લઈ જાય છે.